પ્રતિક્રમણ ના થાય, જે ગાંઠો ના પ્રતિક્રમણ ના થાય તો પછી એ ગાંઠ તો પછી બીજી નવી ગાંઠ પડે કે નહીં? એમ ના થાય એટલું અધૂરું રહ્યું છે, એટલું અધૂરું રહ્યું છે. દાદા આખી પ્રકૃતિ તો ગંભીર સ્વરૂપે જ છે ને, આખી પ્રકૃતિ ગંભીર સ્વરૂપે છે ને, ગ્રંથિ સ્વરૂપે પ્રકૃતિ આખી ગ્રંથિ ને તીવડી ગઈ, મોહ અભિયાન તીવડી ગઈ એટલે આપણે કઈ સારી થઈ ગઈ. જે જાણી ગયા છે ફળ આપવા માટે તૈયાર છે, તેથી જ આપણે ખાવા પીવાનું બોલાય ને, તો એ ના હોય તો ચારે સાબે કઈ ચારે તરીકે લઈ લો થઈએ. થઈએ કઈ શું આ બધી ચારે તરીકે દારિદ્ર બહુ સમાધિ માણસ બહુ સરસ થયું તો આપેલ ને. દમયંતીબેન પૂછે છે કે પરમ દિવસે તમે કહ્યું છે ને કે અમુક પ્રકારનો ચારિત્રમોય હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેળવે, અમુક પ્રકારનો ચારિત્રમોય એવો હોય છે કે જે જ્ઞાનને પણ ઉડાડી મૂકે. ચારિત્રમોય એ કેવા પ્રકારનો હોય? વિષય ના પ્રકાર નો હોય કીધું છે, આ બધા કસાય ઉભા થયા છે વિષય માં ઉભા થયેલા. શું કહે? જેટલા કસાય ઉભા થયા છે એ બધા વિષય માં ઉભા થયા. એ મોહ ના પછી ટુકડા થાય, અમે જ્ઞાની આપી જ્ઞાન આપીએ ને ત્યાં ટુકડા થાય, જ્ઞાની મળે ત્યારે જાગો હોય. મિથ્યાત્મો પછી મિશ્રમો અને સમ્યક્તમો. સમ્યક્તમો એ સમ્યક્તમો ના ગયો હોય ત્યાં સુધી ઉત્તમ સંકેત કહેવાય. સમ્યક્તમો ના ગયો હોય ત્યાં સુધી ઉત્તમ સંકેત. ઉત્તમ સંકેત એટલે શું? આત્માનો હું આત્મા છું આ બધું ન હોય એવું એને લાગે એક કલાક સુધી, એવું ગૂંઠાણું ઉદય આવે. એ બધા ઉત્સવ એટલે બધા કસાય બસાય બધા છે, હાજર જ છે, કશું ઓછું થયું નથી, પણ બધા સમય ગયા હોય. શું થઈ ગયા? બધા સમય ગયા એટલે એને જે કલાક જે શાંતિ થાય આનંદ થાય એ બધી લાગે કે ખરો માર્ગ તો આ વાત ને આત્માને જ છે. પછી એ શ્રદ્ધા બેઠી ઉત્તમ સંકેતની શ્રદ્ધા બેઠી. અને જયારે સંયક્તો મોહ જાય ત્યારે ખાય સંકેત થઈ ગયો. સંયક્તો મોહ એટલે શું? તેનો મોહ છે સંયક્તો મોહ, એટલે કે આત્મા શું કેવો છે કેવો નહીં જાણવાનો મોહ. આત્મા જાણવાનો મોહ એને સંયક્તો મોહ કહ્યો. કેવું? એ મોહ તો કરો ને, હે એ સંયક્તો મોહ ને ગયો, આત્મા જાણ્યો કે કાય કાય સંકેત થઈ ગયો. કે સહાયક સંકેત થઈ ગયો, તેની હાથે બધો મોહ બધો નિર્મૂળ થયો, ના નિર્મૂળ નથી થયો, કારણ કે બીજા મોહ નું શું થયું, કે ચારિત્ર મોહ થઈ ગયો. શું થઈ ગયું? ચારિત્ર મોહ. આ બધું ખાવ છો પીવો છો એ બધું શાના, એ બધું મોહ નું પરિણામ છે. શાનું છે? અત્યારે ખાવ છો પીવો છો હરો છો ફરો છો ઊંઘી જાવ છો, એ બધું શાનું પરિણામ છે? ચારિત્ર મોહ કરેલો તેનું પરિણામ. ખરાબ હોતી ગમે નહી, ખરાબ મોહ હોય તો, અને હારો મોહ હોય તો ઉપાધિ ના થાય. ખરા ખાવાનો છે એ કઈ જતો મોહ કહેવાય? રસ ખાતી વખતે ક્રોધ કે કઈ કઈ બીજી ભંગર થાય છે ને, તાર નથી ગમતું. શું થાય છે? ક્યાંથી પેલું મય છે, હલાવી નાખે બધું પ્રકૃતિ, એટલે નથી ગમતું. અને રસ ખાતી વખતે ગમે છે માટે શું છે? બહુ નહીં, એ ચારિત્ર મોહ ને પેલો ચારિત્ર મોહ તો ગઈ ને. આ ગમતો માલ ભરેલો, પેલો ના ગમતો ભરેલો, બે ચારિત્ર મોહ. એટલું લક્ષમાં રહેવું જોઈએ આપણે. તેથી અમે કહ્યું હતું કે આહારી આહાર કરે છે, હું એ આહારી જાણું છું, એવું એક જ્ઞાન હાથે થયું, એનું નામ ચારિત્ર મોહ ને દીઠો. એને જે ચારિત્ર મોહ ને જોઈએ એ સહાયક સંકેત કહેવાય. શું કહ્યું? ચારિત્ર મોહ બધું દેખે સહાયક સંકેત. ચારિત્ર મોહ તમને સમજ પડી કે આ બધું જ ચારિત્ર મોહ છે? મન વચન કાયમ જે બધી ક્રિયાઓ બધી જ ચારિત્ર મોહ. જયારે સંકેત થયા પછી ચારિત્ર મોહ ગણ, નહીં તો મિથ્યા તો મોહ કહેવાય. કેવું? ગાઢ મોહ. ગમે તેટલું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યેનો મોહ છૂટે ખરો કે નહીં? જ્ઞાની પ્રત્યે મોહ છોડવાનો જરૂર જ નથી. તો જ એક અવતાર કહેવાય. શું કહ્યું? એક અવતાર રહ્યો કે આ મોહ ને લઈને બીજા બધા મોહ ફ્રેક્ચર થઈ જશે. શું છે આ મોહ ને અંગે બીજા ફ્રેક્ચર? આ પ્રશસ્ત મોહ છે. શું છે? પ્રશસ્ત પ્રશસ્ત પ્રશસ્ત મોહ મોક્ષે લઈ જનારો. શું કહ્યું? મોક્ષે. પ્રશસ્ત શબ્દ ને જરા મને સવિસ્તર થી સમજાવો. પ્રશસ્ત શબ્દ ને મને બરાબર સમજાવો. આ મોહ નથી ગણાતો, પછી એને રાગ કહેવાય છે. પ્રશસ્ત રાગ અને આ અપ્રશસ્ત રાગ, સંસાર ના રાગ. આ અપ્રશસ્ત રાગ થી સંસારમાં ભટકવું પડે અને આ પ્રશસ્ત રાગ મોક્ષમાં લઈ જનારો. કેવું? કારણ કે આ રાગ બધા રાગ માંથી છોડાવનારો. કેમ જ છોડાવે? એક જગ્યાએ રાગ બેઠો હોય તો જાય નહીં બીજી જગ્યાએ. એક એક તમે અત્યારે અહીં બેઠા છો તો ઘેર તો રહી ને, એવું પ્રશસ્ત રાગમાંથી બેઠો તો બીજા રાગમાં. એટલે જ આ મુખ્ય વસ્તુ, તેથી આ જ્ઞાન વધારે તો હિતકારી એટલું જ છે. પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય છે. કેવું થાય? એટલે બધું બધું આખું ડબી જાય, દૂર જાણ થઈ જાય બધું. નહીં તો આટલું તો કંઈ થોડા કર્મ કંઈ બધા કર્મ કપાતો હશે કે ધબારા પર ઉડી જાય. આ તો પ્રશસ્ત રાખતો નિરંતર રાખવાના છે. કેવું? પ્રશસ્ત એટલે માઠા નહીં તેવો રાગ. કેવું? હિતકારી. જ્ઞાનીઓ વખાણ્યા છે એવો. શું કહ્યું? જ્ઞાનીઓ વખાણ્યા છે. હા. અને આ પ્રસંગ છે માથા સંસારમાં ભટકાવનારા મોક્ષ જવાનું થાય ને, તે પહેલા દસ વર્ષ પહેલા એની મેરેજ છૂટી જાય. ભાઈ ને કેળ નામ થતા પહેલા એની મેરેજ છૂટી જાય. સમજે ભાઈ ને? આ કાળમાં તો જો કદી એ ના હોય તો આ બધાને બીજા આટલા બધા મોહ. શું કહ્યું? કે આ મોહમય શહેર છે, અહીંયા આવશો નહીં સાધુઓ ને, એવું કહ્યું તું સાધુઓ ને તો સંસારી મોહમય નડે નહીં, સાધુઓ નડે તો સંસારી ના પણ નડે, કેમ જબરજસ્ત નડે, પણ આ તો બધું નડી બધું ખરાબ થઈ ગયું, શું થઈ ગયું, આ તો આ વિજ્ઞાન બહુ જબરજસ્ત છે, મારી ફ્રેક્ચર કઈ નાખી દીધું, સચેતન છે, કેવું છે આપડે ઊંઘતા હતા બી કામ કર્યા, તમે એને બટન બી દબાવવું નથી પડતું, ના બટન બટન કશું દબાવવું, બટન દબાવવું નહીં પડતું, તમારે દબાવવું પડતું, પેલું જ્ઞાન માં બટન દબાવવું પડે, આપડે માથાકૂટ કરવી પડે, બધું કરીએ તો જ્ઞાન થી જે મીઠાસ આવે છે ને, મીઠાસ એને ભગવાને સુધા કહી છે, સુધા સપાવદેવ અને સુધા રસ કર્યો છે, શાંત સુધા રસ કર્યો છે, સુધારસ તો ખરો પણ શાંત રસ કર્યો છે, શાંત સુધારસ, શાંત સુધારસ, શાંત સુધારસ, આ સુધારક મોક્ષ લઈ જનારો, શું કે છે ભાઈ વણિકભાઈ, એમ કે છે કે એમ કહેવાય કે એવો અનુભવ છે કે ઉપશમ સંકિત થાય ત્યારે સુવાસ પ્રગટે, અંદરથી સુવાસ પ્રગટે, એવો અનુભવ છે એમ, ઉપશમ સંકિત જયારે પ્રગટે ત્યારે અંદરથી સુવાસ પ્રગટે, એક વખત એવું થયું છે એમ કે સુવાસ પર શું ફાયદો છે, આપણે આપણા જ્ઞાન કેટલાક ને મળે છે ને, જય સચિદાનંદ, આપણું જ્ઞાન કેટલાક ને મળે છે ત્યાર પછી આખા એના એની પોલમાં સુગંધ સુગંધ સુગંધ સુગંધ સુગંધ ફેલાય છે, હવે કેટલાક લોકોને તો જનતા સુગંધ જ ફેલાય છે, એ વસ્તુ જુદી છે, ઔદ્યોગિક વસ્તુ છે, જ્ઞાનનો પ્રતાપ છે, શું છે, જ્ઞાનનો પ્રતાપ છે, બાકી આત્માને કશું લેવાય, આત્માનો સુવાસ નામનો ગુણ જ નથી, પણ એનો પ્રતાપથી થાય છે, એના પ્રતાપથી બધું ઉત્પન્ન થાય, સચિદાનંદ સચિદાનંદ, મૂળ સ્વભાવ શું કહી શકાય, સુગંધી આવે ને તો હમો દુર્ગંધ રહી રહ્યું હોય, કેવું રહ્યું, હા એટલે સુગંધ નો ઉપયોગ જ ના થયો, થઈને પછી વળે છે, પેલા વળે છે પછી એ વળે, પછી એ કોઈ તમારે સુગંધ પૂરો છે, તમારી પર નાખે તો અંગારા નાખે તો એ ઓલો જાય, અંગારા ઓલો જાય, શું થાય જાય, અંગારા તમારી પર નાખે તો ઓલો જાય, શું અંગારા ઓલો જાય, તપી રહેલા હોય તો વાર શું લાગે, ભગવાન કામ તો તપી રહેલો સંસારમાં ચોગલ ની અક્રમણ, એને અક્રમણ કે શું કે, અક્રમણ થી અકળેલો હોય પછી એક દિવાળી પડી ભડકો થાય, આવા લોકો ને કે તપ કરો, એટલે અમારે તમને તપ કરો, તપેલા તો છે ને, તપ કરો કે શું કે, જગત આખું તપમાં તો તપેલું છે સર. ધીરે બધાને સારું લાગે તમને. નિરંતર શિવસંગે પદના વિચાર આવે છે એટલે એ વિચારો આવે પ્રયત્ન કરવા તે જુદી વસ્તુ છે અને ગોત્ર બંધાવવું એ બહુ જુદી વસ્તુ છે. લાભ તો અવશ્ય આપે એ ભાવના કરી છે કે કોઈ કોર્ટમાં જાય એ બહુ ઊંચી વસ્તુ ને ભાવના ક્યારે થાય. જગતનું કલ્યાણની ભાવના આપણા કલ્યાણની નહીં પારખી અકલ્યાણ છે. આપણું કલ્યાણ થઈ ગયું એટલે પારખી કલ્યાણની ભાવના તમને અત્યારે શું ભાવના થાય ત્યારે તારે નિરંતર આખો જાય એક જ ભાવના કેમ કે જગતનું કલ્યાણ થાય તમારે ગમું ચિંતા ભરે કે શું નહીં ભાવના કરતા કરતા એ પદ ને પ્રાપ્ત કરી શકીએ એવી હોય છે. જેમ ધમકી અમુક હદ હોય ત્યારે ધમકી થાય છે એવું આની હદ હોય છે એ હદે પોતે પ્રાપ્ત થઈ જાય. બધા ના કરી શકે કોઈ મૈથી લાગે છે ખરું ને આ છૂટવાના ભણકારે લાગે છે ને એ ચોક્કસ થઈ ગયું ને એટલે શું હવે આ થયું ક્રમિક થતા થતા ટાઈમ રહેશે. ક્રમિક થવું એ હેલું નથી. આ જે ચડી ગયું છે ને સીધું થવું હેલું નથી. આપણે દુદ્વેષ આટલું દુદ્વેષ છે મેં તો અક્રમ માર્ગ કહેવાય નહી. અક્રમ એટલે શું? અરે ક્રમ એટલે શું? એ ઇફેક્ટ ને પોઝ કે છે. શું કે છે? ઇફેક્ટ ને પોઝ કે છે. આપણે પોઝ ને પોઝ કહીએ છીએ. ઇફેક્ટ ને ફેંક કહીએ. એ ઇફેક્ટ ને પોઝ કે છે. એટલે ત્યાં તો બધું ચોખ્ખું જ હોય છે. ચાલે જ નહીં ગાળું ચાલે ને. તમને છૂટી દઈશું એવું ખાતરી થઈ ગઈ 100%? ની ઉતાવળ નથી રહી દાદા. હા ક્રમિક માર્ગ વાળા આત્મા હર કરતા છે એવું જોઈએ તો નુકસાન છે. એમ કેમ દાદા? એ એમ કેમ? એમ કેમ કેમ ક્રમિક માર્ગ દ્વારા આત્મા અકર્તા કેમ સમજે? નુકસાન થાય એમ કેમ? આત્મા થઈને બોલે તો અકર્તા કહેવાય. ભ્રાંતિમાં અકર્તા આત્માને કહેવાય એવું છે. શું છે? તમે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં કરતા માનો, નિશ્ચયમાં આવ્યા હોય તો કરતા કહો. તમે વ્યવહારમાં છો ને, આ લોકો કલિંગ માર્ગમાં લોકો બધા જ્યાં સુધી વ્યવહારમાં છે, વ્યવહારમાં સંકેત થયું નથી ત્યાં સુધી આત્મા કરતા. વ્યવહારમાં છો માટે વ્યવહારથી કરતા છે, જો નિશ્ચયમાં છો તો નિશ્ચયથી કરતા છે. એ તો વાત સમજવી પડે, સમજ્યા વગર બધું ખોટું થાય. ભગવાને કહ્યું વ્યવહારથી કરતા છે, જ્યાં સુધી તને આ ભ્રાંતિ છે ત્યાં સુધી તું કરતા છે, ખરી રીતે કરતા છે. એ ખરી રીતે કરતા કોણ? શક્તિ ગરો કોણ કરતા? સમજે દાદા, બધા થોડી મહેનત કરવી પડે, થોડી મહેનત કરવી પડે, સમજે આસ્તે આસ્તે. થોડી મહેનત કરવી પડે પણ પછી આસ્તે આસ્તે સમજે. સમજે ખરા, સમજે ખરા. એ સમજે તો નથી વળેલું, જ્ઞાની સિવાય કશું વળેલું નથી. સાધુ મહાત્માઓ જે છે બધા જે આપડે ભ્રાંતિ માં છે એ તો સાચું સમજશે ક્યારે? કેમ એમને માટે એવું બધા સંસાર કરો? તો બધાનું કલ્યાણ થાય ને, વધારે કલ્યાણ થાય ને માણસો. આખી દુનિયામાં કેટલા જીવ હશે? દુનિયામાં કેટલાક જીવો? ક્યાં જીવો છે દાદા? કોનું કોનું હલ? બધાની વાત આપણે તો કરીએ ને, કલ્યાણ જલ્દી થાય ને બધાને. હા, દાદુ અત્યારે રેફરન્સ કરો, પછી એ લોકો બીજાનું કલ્યાણ કરી શકે ને પોતાનું થાય એટલે. મેં આચાર્ય મહારાજને કહ્યું હતું, આ બધા આપણા આજ બધા સંપ્રદાયો જ્ઞાની બધા જૈન ધર્મ સંપ્રદાયો બધા હોય છે, એ મતભેદ કાઢીને ખાઈએ. કહ્યું મતભેદ તો ઉકેલ લાવીએ. સાહેબ મહારાજ કે છે ભગવાનના વખતમાં આવા ફાંટ્યા હતા, અત્યારે ફાંટ્યા હતા, મતભેદ ના પડશે. કે શું કે ભગવાન વખતમાં હતા દાદા એવું? બધે હતા, એ વાત ખોટું નહીં. કે ક્યારે ફાટ્યા વગર જગત રહ્યું નથી. હવે તો ફાટ્યા બહુ મોટા થઈ ગયા છે ને દાદા, બહુ મોટું થઈ ગયું છે ને ફાટ્યા તો બહુ મોટા થઈ ગયા છે ને. હવે તો એ અક્રમણ વધે ને, જેમ ફાટ્યા વધે તેમ અક્રમણ વધતી જાય ને. એટલે આપ એમ કહો છો જેમ બહુ અક્રમણ વધશે પછી સીધા થશે? અક્રમણ અક્રમણ જ એમને કાર્ય છે. આક્રમણ થાય તો ફરી કરે, આક્રમણ ના થાય પણ ફરી કરે, ભાઈ ઠંડો ફરી ફરી કરે. એ આ લોકો આક્રમણ થાય છે ને એ પાછા મને કહે છે અમારે આક્રમણ થઈ છે. હજુ જેવી જોઈ નહીં થઈ નહીં તો આવશે પછી આક્રમણ જ એને થઈ થાય. હવે ત્યાં આપણે એમ ઠંડુ કરીએ, આ તમે આ મૂળ દ્વારા બધા અંતર લઈને ત્યાં ઉપદેશ આપીને ઠંડા કર્યા હોય તમે શાંતિ તો ના આવે. તમે અકરાઈ લાગશે એને શું ઠંડુ કરી દેવું, એને વધારે અકરાય છે કામ કરી નાખશે. થોડું થોડું ઠંડુ કરીએ બગડી જાય છે. આ વરસાદ એવી છે તે શું કરે છે? ખૂબ તાપ કરી, ખૂબ ગરમી કરી, પછી ચાપતે છે અને થોડે ઘર પડે ને તો બગડી જાય. આજ વાત એ લોકો કરતા હતા દાદા, આજે વાત કરે છે. આવી જ વાત, આ જાતની વાત વાપી છે એ લોકો ટેક્સીમાં વાપી ગયા હતા. આખી જિંદગી પર જે કર્યું હોય ને તેનું સર્વૈવ આવે. એ સર્વૈવ પોણો કલાક બધી વાત વાત કરે. શું કરે? પોણો કલાક વાત વાત કરે. હા, પછી દેહ બંધાઈ જાય છે, બે પગમાંથી થઈ જાય ચાર પગ. હવે રોટલી ખાતા ખાતા તવરાડો ખાવાનો. આ કર્યું માધ્યમ થયું કે આ મનુષ્ય ફરી મનુષ્ય પણ ફરી મળવું મુશ્કેલ એવું આ કર્યું નો ઉપાસ નાવિકતા બે શું કહે છે એ જીવો બુજો ત્યારે ગતિ વિશે ભય છે એમ જાણો નિર્ભય પદ જ નહીં ભય ભય ભય ભય આખો દાડો આખો દાડો આમ થઈ જશે કે તેમ થઈ જશે આમ થઈ જશે કે તેમ થઈ તારા બાપો ગજરી થવાનું ખોટા ભય થતા વડાવે શું કરે ભય કોનું નામ કહેવાય કે જે ભય આપણને લાગતો હોય એ આપણને વાગે તારે આપણે જાણું કે આ સાચો ભાઈ વાગે નહીં ખોટા ભાઈ સતાવતા નથી તમે ખોટા ભાઈ સતાવે છે થોડા તેના જેવા નહીં ભોગવી જ પડશે ભોગવે જ શીખો માટે દાદા નું નામ લો ભાઈ બસ તમે સારું જાણ હું જઉં ત્યારે એ જ વાત કરું તમારે જાવશો તેથી જ એમને શાંતિ રહે કઈ આધાર છે દરેક ને પોત પોતાના અમુક જ માણસ આવે ત્યારે સંતોષ સારું રહે એ જાય તો દાદા એક દીક કે આવે એને બીક નથી લાગતી પણ કે હું ભૂલી જઉં છું લક્ષ ચૂકી જવાય ના એ બધું એવું છે ને આ વેદની પૂરે નહીં ને અત્યાર વેદની માસ ને ઓહો એ સહન થાય નહીં એ તો આ જ્ઞાન ને લીધે સહન કરે છે એ તો બીજો કર્મ બંધાય રેડી રેડી ને ઘાડે દાદા તો એક એમને એ બહુ લાગે છે કે આવા ઉદય આવ્યા કે દાદા પાસે જવાય નહીં દાદા નું દર્શન થાય નહીં માનવી ના ઉદય સાધો હતો આવ્યો પછી ભગવાન એ સાધો ના હોય તો એની જ રક્ષા કરે શું કહ્યું એટલે આ બધું પોતાની ભૂલો નડે જ નથી પોતાની ભૂલ દાડે દાદા બરાબર જે વખતે હું એમને ઘણી વખત છે તો કહેવાય નહીં આપણાથી એમને એમ કહેવાય બહુ સારું છે બહુ સારું છે કે ભાઈ પટાઈ પટાઈ કરવાનું બાળક જેવી અવસ્થા કહેવાય હા બાળક વેદની અસાતા વેદની તમને અસાતા ગમે સાતા ગમે શું કહેવું સાતા ગમે શું કહેવું સાતા ગમે અસાતા ગમે નહીં તીર્થંકર ને સાતા સાતા દેવ ભાઈ એક વેદની ના ભાઈ તીર્થંકર ગોત્ર બાંધે છે સાતા જેને આ લોકો સંસારમાં સુખ દુઃખ બે શબ્દ કે છે એ સાતા વેદી ને સાતા વેદી શબ્દ છે શું છે સાતા વેદી રસિકભાઈ નાની છોડેલી 6/1928 માટી ના પગલે બાજુ ખુલાસા આપી દઉં સામૂહિક જે 50-60 કે 75 જણ મહાત્માઓને જ્ઞાન હોય ને એ વખતે જૂના મહાત્માઓને કયા ઉપયોગમાં રહેવું જરા ખબર નથી પડતી અમુક વખતે હા એક કલાક કાઢો કલાક કલાક કોઈ ગોઠવી દે એટલે જરા બધાને ખબર પડે અમારે અમને પોતાને કોઈ વાર પ્રશ્ન થઈ જાય છે ના એમની કલાક જે એમની એમાં કમાઈ કરી રહી નવરા પડે ને જો નવરું મન રહે નહીં ને મનના ઉપયોગમાં રાખવું શું કહ્યું કઈ કામમાં રાખવું કામમાં આવે છે તો બંધ પડ કે એ બધા અજમતી કરે કરે પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે કે જ્ઞાન નો અપચો થાય કે નહીં એ શાંતિભાઈ કે અમારે બી પૂછવું છે એ તો છે છોકરો અમુક ઉંમર ના માણસ એમ થાય અમુક ઉંમર તો એટલે શું ભાઈ થોડું સમજાય નહીં એટલે પચે પાસે નાખવા છે થોડું સમજાયું નહીં રોજ જ્ઞાન માં આવે તો નહીં તેમાં હજી થઈ જાય તો ઉધર ચાલી જાય એ તો જ્ઞાન માં ના આવતો હોય તેમ થાય બીજો જ ના તેમ છતાં આપણને આ જાતીય થી કેવું જ્ઞાન પણ કેવું જ્ઞાન પતતું નથી એટલે આપણને આ કેવળ દર્શન દે છે એ તો આ ધર્મ પતે એવું જ નથી કેવળ કેવળ દર્શન સુધી પતે બીજું બધું કાચું રહે તો ઓછું કહેવાય કેવળ દર્શન પછી બધું જે હવે સુખ દુનિયાનું હવે જ ના હોય ને લાખ હજાર જે કામ ના થાય એ એક જ કલાકમાં થઈ જાય છે ને લાખ હજાર જે ના થયા જે ક્યારે શું દુઃખ લાગતું હા તો જે બી મારા હું જે મારા મનના વિચારો છે એમાં એ પરિણામ કરવા માટે હું સફળ થઈશ એટલે મારા વિચારો એમ છે કે એની બાધાઓ તો નહીં આવે કે એવું છે મારા વિચારોમાં વિશ્વાસ લોકોની સેવા કરવાનું એમ માણસો વખતે અરંભાવ આવી જાય છે હું એ જોઉં છું એ અરંભાવ ના આવે અને હું એ રીતે સેવા કરું એ શીખી શકું છું કેટલા દિવસ લેવાનો થઈ તો ચાલે જવાનું છું તમને નહીં હજુ તો એ બધા હજી બોલ્યા કાયમ એવું રહે સ્વયં થયેલી હોય બીજાને બનાવે એવું બનેલી એમ તો બીજાને બનાવે એવું બનેલી બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ એવું લોજિક કે છે એટલે ગોડ ઇઝ ક્રિએટર તો ક્રિએટર ના બીજો પાસે એને બનાવનાર હોવો જોઈએ તમને સમજાય બરોબર ને એટલે ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ એના વ્યૂ પોઈન્ટ થી બરોબર છે બાકી બધું જો દેખાય એવું બોલે ને લોકો છે ગમે એટલું ધ્યાન કરે પણ તમે આ બાજુ બેઠા છો પણ પાસે દેખાય છે ના દેખાય છે પાસે નહીં દેખાતું દ્રષ્ટિફેર કરી આવીએ તારે લાગે પડે આમ બેઠા પેલી પાસે પાછી બાજુ દેખાય એવી દ્રષ્ટિ તમે ફેર કરી આવીએ તારે લાગે પડે તારે રિયલાઈઝ થાય કઈ નહીં એટલે કઈ રજા લીધી છે મારે પછી જ્ઞાન લઈને ચિંતા બંધ થયા, ચિંતા બંધ થાય ત્યાંથી મોકલી થવાની શરૂઆત થઈ. જ્ઞાન લે ત્યાંથી મોટા દરવાજા ને અંદર બેઠા તો ફક્ત એટલું મોટ સુધી ચાલવાનું રહ્યું. દરવાજા ની અંદર થી કઈ બહુ થતું હોય ને ભટક ભટક અમન કરતા ભટક ભટક ભટક કરે છે, કૂતરામાં જાય છે, બજારામાં જાય છે, આમ જાય છે, તેમ જાય, ભટક ભટક અમન કરતા થી ભટક ભટક ભટક છુટકાર સુખ જોશે ને. આ સંસારનો એક ત્રણ વાર સુખ કોઈ જગ્યાએ ના પડે, અને જે સુખ દેખાય છે મૂર્છિત સુખ છે, મૂર્છા છે, બધી શું છે મૂર્છા. લગ્નમાં લોકો માલે છે ને, કહીએ જ ના કરે, ત્યાં દુઃખદ ના હોય એવી રીતના રહે, મરવાનું ના આવવાનું હોય એવી રીતે, મરવાનું તો આવવાનું નહીં હોય ને એ લોકોને, નહીં મરવાનું આવવાનું ખરું લોકોને, શું યાદ કરે છે શું શું છે લગ્નમાં મારતા હશે મારા, અને અમારા લગ્નમાં શું ના મારે તે ત્યાં કેમ આ લગ્ન છે યાર, પણ મરવા નથી તકે, હા એ છે એ છે તો બધું બરોબર, ભાન જ નથી એક અક્ષરે એનું ભાન નથી. બ્રાહ્મણનું નામ કે પોતાનું શ્યામણ પરલોકમાં સુખ મળશે અને આ ભાવમાં સુખ મળે એવું જો ભણ હોય તો જ કામ ભાન કહેવાય. એ તો ભણ આ લોકમાં સુખ નથી ત્યાં તો છે જ નહીં. આમ તો કહેવામાં આવ્યું છે ને કે અહીંથી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે. આ કવિયુગનો અસર એવી છે, એટલી બધી અસર ખરાબ થયેલી છે કવિયુગની કે અહીંથી રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું, એટલે સમજ્યા તમે એમાં. રોટલી આપણે કહીએ છીએ બધા, આના કહ્યું બી અસર એટલી બધી પડી છે માણસો ઉપર, દરેક નાખી પણ એ થોડાક જ માણસો બચી જાય, બચી ગયા છે. રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે, રાડા તો બના આમ જો ભાઈ ઘાસ ના આમ જો તો ઘાસ ખાવા જવાનું છે, રોટલી ખાતા ખાતા જોયું ને. તમે સમજાય બે પગ ચાર પગ થાય પછી પડી ના જાય ને, ચાર પગ વધારે પડી જાય નહીં એવું છે. કવિ ની અસર છે એમાં, કોઈનો દોષ નથી. જૈનો બ્રાહ્મણો બધાને હાથ ભટકવાનું છે શું. આ કવિયુગમાં આરાવી બધા તો હંડી કશું પણ દાદા કહેવામાં આવે છે કવિ ની અસર છે તો માણસ મરતો નથી, એનો આત્મા મરતો નથી, આત્મા જીવે જ છે. એમ કે છે કે એવું કહેવામાં આવે છે કે માણસ મરતો નથી, આત્મા મરતો નથી, એ તો જીવે જ છે. મરતો નથી પણ જ્યાં સુધી તમે આત્મારૂપ થયા નથી ત્યાં સુધી તમને ભો લાગ્યા કરે ને, મરવાનો ભો લાગે ને. અને તમારું નામ શું? શાંતિ. શાંતિભાઈ. તમે શાંતિભાઈ છો, આત્મા છો? હું તો આત્મા છું પણ નામ શાંતિભાઈ છે. હા પણ અત્યારે શાંતિભાઈ અસર થાય છે, શાંતિભાઈ ગાય દેશો ને અસર થાય છે ઘડી. હા તો શાંતિભાઈ છો, શાંતિ આત્મા નથી. આત્મા હોય તો તમને અસર ના થાય, અને અસર થાય છે મારે તમે શાંતિ બી છો શું કહ્યું, અને શાંતિ બી છે તો હજી અસર થાય છે, તમે હજી ભટક ભટક કરવાનું છે. આત્મા થઈ જાઓ, જે અસર આત્મા થઈ ગયા છે આ બધું ને, આત્મા આનંદ માતો નથી કે આનંદ માતો નથી. તમે આનંદ જોયો નથી, આ જે જોયું છે ને મૂર્છા જોયું છે, શું જોયું છે મસ્તી ગધેડા મસ્તી ગધેડો છે મનમાં રાજા માને જો ગધા મસ્તાની ઉછા પોતાના આત્મામાં ભયું ભયું સુખ પડ્યું છે બધું કી છે બહાર નીકળે. એ જ્ઞાની પુરુષો પાપ ધોયા રહે અને આમ કૃપા ઉતરે કામ થયું છે. જ્ઞાની પુરુષ એ કોણ કહેવાય? જાણા છું તમે દેવદારી પરમાત્મા તો કહેવાય, પરમાત્મા તો કહેવાય દેહદારી પરમાત્મા. પરમાત્મા દેહદારી હોય નહીં પણ આ જ્ઞાની પુરુષે દેહદારી પરમાત્મા, કારણ કે દેહ ના માલિક ના હોય. આ દેહ છે ને એના માલિક તમે નહીં, આ દેહ નો માલિક હું નથી, આ મન નો માલિક હું નથી. કોણ કહેવાય જોડે બોલે છે? કોઈ અગમ શક્તિ, ઠીક છે, કોઈ અગમ શક્તિ. એ રેકર્ડ બોલે છે, ટેપ રેકર્ડ. આ દેવ ટેપર બોલે તો આજે બોલે ને, આ ટેપ રેકર્ડ બોલે છે તમને બીજો ભેદ નથી જરાય. આ ટેપ રેકર્ડ કુદરતી છે, અને આ બધો મનુષ્યના મનુષ્ય છે, બરોબર ને? અને આ ગુજરાતી છે, બે ટેપરેકર છે, બરોબર ને? અને તમે બોલો તો તમે એમ કહો કે ટેપરેકર છે આ, ના બોલો તો ભાઈ અહંકાર હોય કે હું બોલ્યો, હું બોલ્યો, હું બોલ્યો, બરોબર ને? વકીલો કોર્ટમાં બોલે છે ને, હું બોલ્યો, કેવું ક્લિક કર્યું, કેવું નહીં, સમજે ને? અને કેસ કેસ અવરો થાય ત્યારે હું શું કરું, કે અવરો થાય ત્યારે મેં હું બોલ્યો, અને અવરો થાય ત્યારે હું શું કર્યું, એવું નહીં? તો ફરી આવીને લાભ ઉઠાવો, જગા થાય છે. હા, હું ગયો હતો હમણાં ઘરે, મને સમજાતું નથી, દાદા કોણ એમ કે? મેં તો દાદા ને પૂછ્યો, તમે આવશે ને, બધું ભગવાન આવવાના છે, તમારા મનનું શંકા કરી લેજો. બધું આવો કહો, અહીંયા પ્રશ્ન પૂછાય, દાદા પાસે બધું પૂછવાનું. તમને જ્ઞાન લીધા પછી દાદા યાદ આવે છે ખરા? તે દાદા આ ન આ દેખાય છે ને, તે દાદા તમને દેખાય છે ને, તે યાદ આવે છે? તે દાદા આ તો ભાદરના પટેલ છે, ખબર પડી ને? એટલે મય બેઠા છે ને, તે દાદા મય બેઠા, આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પ્રગટ થયેલું સ્વરૂપ, ચૌદ લોકમાં ના પ્રત્યેક કલયુગની અંદર તો જે માગે એ મળે, તો શું બીજું પૂછવાનું કશું છે? દાદા ક્યારે હાજર હોય છે એમ કે? દાદા ક્યારે? નિરંતર હાજર છે, નિરંતર. અમને પૂછો ને બધા, બધા નિરંતર હાજર, તમને નિરંતર હાજર છે, તમારા નિરંતર હાજરી રાખી છે ને એમની. કઈ શાંતિ થઈ ગઈ? સિદ્ધાર્થમાં છે ના હોય છોકરા નથી આવતા, એમને છોકરા જમે બધું હોય, પણ આપણે જેવું નહીં મરી જાય કે પછી. અને આપણે બહુ ડહી પ્રજા, નિરાશ્રિત પ્રજા, કેવી નિરાશ્રિત, નિરાશ્રિત. ભગવાને આટલો આપવા તૈયાર નથી મનુષ્ય, કલયુગના મનુષ્યને ભગવાન આટલો આપવા તૈયાર નથી, કારણ કે ભગવાનને એક અક્ષરે પણ માનતી નથી આ પ્રજા, એક અક્ષરે ભગવાનને નથી માનતી, અને વાઇફના માને, સાહેબના માને, બીજાના માને, પણ અક્ષર ભગવાન નથી માનતી. ભગવાન આશ્રિત નહી થતા, અમે નિરાશ્રિયા છે. આજના મનુષ્ય જતા હોય અહીંયા આગળ ડાયગ્રામ જતા, એમાં થતો ડાયરેક્ટ મળ્યા અને ભાઈઓ દેખાડ્યા, એટલે છેલ્લે એકતા ન થાય કે મારું શું થશે, મારું શું થશે, એવું થાય મારે. જેને મારું શું થતું હોય એ બધા નિરાશ્રિત કહેવાય. શું કહેવાય? મારું શું થશે એવું જેને ધામ છે તે નિરાશ્રિત કહેવાય. શું થાય? ચારે વર્ષે મારું શું થયું તો સેવ ના થાય, બે એવું થતી હતી. ગુજરાત ગુજરાત ના બધો ભગવાન મહાવીરે કહ્યું છે કે સંયમ વગર મોક્ષ નથી. હા, પણ સંયમ કોઈ જગ્યાએ દેખે છે? ત્યાગ છે ત્યાં સંયમ છે. ત્યાગ અને સંયમ ત્યાં જુદી વસ્તુ છે. ત્યાગ અને સંયમ, ત્યાગ થતો સ્ત્રી ગુરુ છોકરા લક્ષ્મી ઘર બાર બધા ત્યાગ કરે, એનો ત્યાગ કહેવાય. શું કહેવાય? બરોબર ને? એને સંયમ ના કહેવાય. સંયમ કોને કહેવાય? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ, એને જે સંયમ ઈ હોય ત્યારે સંયમ કહેવાય. એ છે કે આપણે ક્રોધ માન માયા લોભ જીતવા ધારીએ તો જીતી શકીએ, પણ સંયમ